श्रीमद् देवी भागवत स्कंद चौथो अध्याय 25। श्रीकृष्णनु शिवजीनी प्रसन्नता माटे तप करवू अने शिवजीनु श्रीकृष्णने वरदान। जन्मेजी राजाए कह्यू, मुनिवर आपना मुखारविंदथी आ प्रसंग सांभळीने मने अत्यंत आश्चर्य थयू। जगतगुरु श्रीकृष्ण सर्वशक्तिमान हता, છતાં તેમના પુત્રનું સુતિકા ગૃહમાંથી હરણ થયું, આવું કઈ રીતે બન્યું? નગરની રક્ષાનો સુયોગ્ય પ્રબંધ હતો અને સુરક્ષિત અંતઃપુરમાં સુતિકા ગૃહની વ્યવસ્થા હતી, છતાં સંબરાસુર તેમાં પ્રવેશ કરીને બાળકને કઈ રીતે હરી ગયો? સત્યવતી નંદન વ્યાસજી, આનું જે કારણ હોય તે સ્પષ્ટ કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન, માયામાં અપાર શક્તિ છે, મનુષ્યને ભ્રમિત કરી દેવો તે તેનો સહજ સ્વભાવ છે. જગતમાં એવું કોણ છે જે તેના પ્રભાવમાંથી બચી શકે? મનુષ્યમાં જન્મથી જ મનોવચિત મનુષ્યના સામાન્ય ગુણ હોય છે. આ બધા ગુણો શરીર સાથે સંબંધ રાખે છે, દેવતા અથવા દાનવો તેમાં કોઈ અપવાદ નથી. ભૂખ, તરસ, નિંદ્રા, ભય, આળસ, મોહ, શોક, હર્ષ, અભિમાન, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, અજ્ઞાન, ગ્લાની, સંકોચ, વેર, ઈર્ષા, દોષ, બુદ્ધિ, મદ અને શ્રમ, આ બધા ભાવો દેહ સાથે ઉત્પન્ન થાય છે. બધા પર તેનો ઓછો વધારે પ્રભાવ પડે છે. ભગવાન મનુષ્ય રૂપે પૃથ્વી પર પધાર્યા હતા, તેથી તેમણે પણ મનુષ્ય લીલાને અનુસરીને મનુષ્ય જેવા કાર્ય કર્યા. આ બાબતમાં બીજો કોઈ તર્ક અસ્થાને છે. શરૂઆતમાં કંસના ભયથી ભગવાન ગોકુળ પધાર્યા, થોડા સમય પછી જરાસંઘના ભયથી દ્વારકા ચાલ્યા ગયા, પછી તેમણે રૂકમણીનું હરણ કર્યું. સનાતન ધર્મની મર્યાદા જાણતા હોવા છતાં ભગવાન શ્રીકૃષ્ણે શિશુપાલની સાથે રૂકમણીને પ્રણાવવા માટે યોજેલા ઉત્સવ ટાણે રૂકમણીનું હરણ કર્યું. શંબરાસુરે પ્રદ્યુમ્નનું હરણ કર્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ શોક કરવા લાગ્યા અને પછી તેમની બાળ મળી જવાથી ખુશ થઈ ગયા. આમ હર્ષ શોક બંને પરિસ્થિતિમાં તેઓ મનુષ્ય લીલા કરી રહ્યા હતા. સત્યભામાની આજ્ઞા માનીને શ્રીકૃષ્ણ સ્વર્ગમાં પધાર્યા. સત્યભામાની ઈચ્છાથી ત્યાંનું કલ્પવૃક્ષ લાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેમને ઇન્દ્રે તે આપ્યું નહીં. તેથી ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું, ઇન્દ્રને હરાવ્યો. તેમણે કહ્યું, હું મારી પત્ની સત્યભામાને આધીન છું, તેમ કહી કલ્પવૃક્ષ આંચકી લીધું. સત્યભામા પરના સ્નેહને કારણે તેમની પ્રતિષ્ઠા જાળવવા માટે ભગવાન વૃક્ષથી બંધાયા. સત્યભામાએ તેમને નારદજીને દાનમાં આપી દીધા, પછી સોનું આપીને તેમને છોડાવ્યા હતા. પ્રદ્યુમ્ન વગેરે શ્રેષ્ઠ પુત્રોને જોઈને જાંબુવતીએ તેવા જ ઉત્તમ સંતાનની માગણી કરી. ત્યારે પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન તપ કરવા એક પર્વત પર ગયા, જ્યાં શિવ ભક્ત ઉપમન્યુ રહેતા હતા. ઉપમન્યુને ગુરુ બનાવી તેમની પાસે પાશુપતિ દીક્ષા લીધી. ત્યાં રહીને કઠોર તપ કર્યું. ભક્તિપૂર્વક તપ કરવાથી છઠ્ઠે મહિને ભગવાન શંકરે પ્રસન્ન થઈને દર્શન આપ્યા. ભગવાન શંકર મસ્તક પર બીજનો ચંદ્રમા ધારણ કરી નંદી પર બિરાજ્યા હતા. તેમણે શ્રીકૃષ્ણને કહ્યું, યદુકુળને આનંદ આપનારા મહાબુદ્ધિશાળી શ્રીકૃષ્ણ, હું તમારી ઉત્તમ તપસ્યાથી પ્રસન્ન થયો છું. તમે ઈચ્છા હોય તો વરદાન માગો, હું આપવા તૈયાર છું, કારણ કે મારા દર્શન અભિષ્ટ સિદ્ધિ આપનાર છે. તમારા બધા મનોરથો પૂર્ણ થશે. વ્યાસજી કહે છે, અત્યંત પ્રસન્ન થઈને પધારેલા ભગવાન શંકરને જોઈને દેવકી નંદન શ્રીકૃષ્ણ દંડવત તેમના ચરણોમાં પડ્યા. પછી મેઘ જેવી ગંભીર વાણીથી તેમણે ભગવાન શંકરની સ્તુતિ કરી. વ્યાસજી કહે છે, ભગવાન શ્રીકૃષ્ણ તેમના મનનો ભાવ વ્યક્ત કરી રહ્યા હતા. હજી સ્તુતિ ચાલુ હતી ત્યારે જ ભગવાન શંકરે ઉત્તર આપવાની શરૂઆત કરી. શત્રુસુદન શ્રીકૃષ્ણ, તમને ઘણા પુત્રો થશે, 16,050 તમારી પત્નીઓ થશે, દરેક સ્ત્રીથી 10-10 પુત્ર થશે, બધા જ અત્યંત બળવાન થશે. આમ કહીને ભગવાન શંકર મૌન થઈ ગયા. શ્રીકૃષ્ણ હાથ જોડીને ઉભા હતા. ભગવતી પાર્વતી તેમને કહેવા લાગ્યા, મહાબાહુ શ્રીકૃષ્ણ, તમે આ જગતમાં મનુષ્યમાં શિરોમણિ થશો, તમે ઉત્તમ ગૃહસ્થ થશો. જનાર્દન, 100 વર્ષ સુધી સુખમય જીવન વ્યતીત કર્યા પછી બ્રાહ્મણો અને ગાંધારીના શ્રાપથી તમારા કુળનો સંહાર થશે. શ્રાપના પ્રભાવથી વિવેક શૂન્ય બનેલા તમારા બધા પુત્રો યુદ્ધભૂમિમાં પરસ્પર લડી મરશે, સાથે સાથે યાદવોની સત્તા સમાપ્ત થઈ જશે. તમે પણ તમારા ભાઈ બલરામ સાથે તમારા ધામમાં પધારી જશો. પ્રભુ, આ વિષય આ ભવિષ્યમાં જે બનવાનું છે તે નિશ્ચિંત છે, તેથી આ સંબંધમાં ક્યારેય ચિંતા કરવી નહીં. વ્યાસજી કહે છે. આ પ્રમાણે કહીને ભગવાન શંકર ઉમા અને દેવતાઓ સાથે અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ પણ મુનિવર ઉપમન્યુને પ્રણામ કરી દ્વારિકા પધારી ગયા. માયા પરબ્રહ્મ સ્વરૂપા છે, તે ભગવતી માયાના હૃદયમાં ક્યારેય વિષમતા કે નિર્દયતા હોતી નથી. પ્રાણી માત્રની રક્ષા માટે તેમના બધા પ્રયાસો હોય છે. જો તે આ ચરાચર જગતની ઉત્પત્તિ કરવામાં આળસ કરે તો પૂરો સંસાર જળ બની જશે. તેથી ભગવતી યોગમાયા સંસારના જીવો પર કૃપા કરીને તેમની રચના કરે છે અને તેમને કર્મની સતત પ્રેરણા આપે છે. દેવ અને દાનવો પર માયાની ઊંડી છાપ છે, બધા જ તેમને આધીન રહીને વ્યવહાર કરે છે. એકમાત્ર ભગવતી જ સ્વતંત્ર છે, તે ઈચ્છા પ્રમાણે વિચરે છે. રાજન, તે દેવી ભગવતીની સારી રીતે ઉપાસના કરવી જોઈએ. ત્રિલોકમાં તેમનાથી શ્રેષ્ઠ દેવતા કોઈ નથી. તેમના ચરણોનું નિરંતર ધ્યાન થાય તેમાં જ જીવનની સફળતા છે. જ્યાં દેવી ભગવતીની ઉપાસના ન થતી હોય તેવા કુળમાં મારો જન્મ ન થાય, હું તે જ ભગવતીનો અંશ છું, બીજો કોઈ નથી. હવે હું પણ બ્રહ્મ જ છું, ત્યારે મારી પાસે દુઃખ કઈ રીતે ફરકી શકે? આમ અદ્વૈતની કલ્પના કરીને દેવી ભગવતીની ઉપાસના કરવી જોઈએ. ગુરુના મુખેથી અથવા વેદાંત દ્વારા દેવી તત્વને સારી રીતે સમજી લેવું જોઈએ. પછી એકાગ્ર મનથી ભગવતી જગદંબાના ચિંતનમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ પ્રકારની ઉપાસનાના પ્રભાવથી જીવ તરત જ જગતની જંજાળમાંથી છૂટી જાય છે. એ સિવાય કરોડો ઉપાય કરવાથી પણ મુક્તિ મળતી નથી. નિર્મળ અંતઃકરણવાળા શ્વેતાશ્વર વગેરે ઋષિઓ આત્મ સ્વરૂપ ભગવતીનું ધ્યાન કરીને સંસારના બંધનથી છૂટી ગયા છે. તે સચ્ચિદાનંદ સ્વરૂપિણી ભગવતીની બધા દેવતાઓ આરાધના કરે છે. હે નિષ્પાપ રાજન, સંસારના તાપથી ત્રસ્ત થઈને તમે જે પૂછ્યું હતું તે મેં તમને કહ્યું. હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે? રાજન, મારા દ્વારા કહેવાયેલા આ ઉપાખ્યાન સર્વશ્રેષ્ઠ છે. આ અતિ અદ્ભુત પરમ પવિત્ર સનાતન અને સંપૂર્ણ પાપોને નાશ કરનારું છે. વેદો દ્વારા કહેવાયેલા આ પુરાણને જે ભાગ્યશાળી મનુષ્ય સાંભળે છે તેના બધા પાપ નાશ પામે છે અને તે ભગવતીના પરમધામને પ્રાપ્ત થાય છે. અધ્યાય 25 સમાપ્ત. શ્રીમદ દેવી ભાગવતનો 4થો સ્કંદ સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.